ને જે ઉત્તમ માર્ગ કેમ કહેવામાં આવ્યો છે, બીજા માર્ગોને કે કોઈ માર્ગ ઉત્તમ નથી, કોઈક માર્ગ અધમ નથી. જે માર્ગ જેના માટે ઉત્તમ છે એના માટે જ ઉત્તમ છે, જેના માટે ઉત્તમ નથી તેના માટે ઉત્તમ નથી. શરદીની દવાઈ કેન્સરમાં ઉત્તમ નથી, શરદીમાં જ ઉત્તમ છે. અને કેન્સરની દવાઈ 1000 રૂપિયાની આવતી હોય તો એ શરદીમાં ઉત્તમ નથી, કેન્સરમાં જ ઉત્તમ છે. એટલે કોઈ માર્ગ ઉત્તમ નથી, કોઈક માર્ગ અધ્યમ નથી. અધિકારી પાખે એ વાણી નહીં કોને ઉચ્ચાર, જે જે જારસ કે અધિકારી ભરત સમારે ન છલકે. જેના માટે જે માર્ગ છે તેના માટે તે માર્ગ ઉત્તમ છે. કોઈ પણ માર્ગ દરેકના માટે ઉત્તમ નથી ને દરેકના માટે અધમ નથી. 11 વર્ષના કૃષ્ણને જ કેમ ભજવાના, દ્વારકા ગયા પછીના કેમ નહીં? તો મેં તમને બતાવ્યું ને કે સેવામાં આપણે ત્યાં કૃષ્ણ વજની સેવા લીધી છે, ભક્તિમાં આપણે દ્વારકા સુધી ભક્તિમાં પણ આપણને વાંધો આવતો નથી. વિચાર આચારમાં, વિચાર આચાર અને પ્રચારમાં માસ મીડિયા, ટીવી, ન્યૂઝ પેપર, વિડીયો, ઇન્ટરનેટ એટસેટ્રા અને પબ્લિક રિલેશનની આપણે ત્યાં રૂઢિચુસ્ત કન્ઝર્વેટિવ એપ્રોચ છે. મને લાગે છે એમ કન્ઝર્વેટિવ એપ્રોચ તો જરાય નથી, બાકી પ્રોવોકેટિવ એપ્રોચ છે. કેટલા બધા બાળકો પોતાના ઠાકોરજીના સેવાના ફોટો પોતાની વેબસાઇટ ઉપર પ્રોજેક્ટ કરી રહ્યા છે, જે ન કરવા જોઈએ. એટલો બધો પ્રોવોકેટિવ એપ્રોચ છે. કન્ઝર્વેટિવ તો તમે ઓપોઝિટ વાત કરી રહ્યા છો. પાલનો કેવી રીતે ઝૂલાવાય, ભોગ કેવી રીતે ધરાવાય, એવી વેબસાઇટ બાળકોની છે કે જેમાં બધું દેખાડી રહ્યા છે. આ તો એક હાસ્યાસ્પદ વાત છે, પણ કોઈ શાસ્ત્રીજીના હાઇડ્રોસીલનો ઓપરેશન થયો તેનો પણ ટીવી ઉપર એમણે પ્રદર્શન કરાવ્યો હતો કે આવી રીતે હાઇડ્રોસીલનો ઓપરેશન થાય. પુષ્ટિમાર્ગમાં બધું જ સંભવે. હાઇડ્રોસીલનો ઓપરેશનનો ટીવી ઉપર શા માટે પ્રદર્શન થયું મને આજ સુધી પંક્તિ જ નથી લાગી, પણ એ ટીવી ઉપર દેખાડ્યું, એની VCD દેખાડી કે હાઇડ્રોસીલનો ઓપરેશન થયો. પુષ્ટિમાર્ગમાં કન્ઝર્વેટિવ કોઈ છે જ નહીં, બધા જ પ્રોવોકેટિવ છે આજે. એટલે આશ્વસ્ત રહો, ગુજરાય બીતા નહીં. તેનાથી પ્રભાવિત અને ગવર્ન થઈ રહ્યા છે. ના ના ના ના, બહુ વધારે પ્રોવોકેટિવ આપણે થઈ ગયા છીએ. પુષ્ટિમાર્ગી થિંક ટેન્ક અને લીડરશિપ આને કેવી રીતે ઇનિશિએટ અથવા એન્કાઉન્ટર કરશે? અરે ભયંકર એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. દરેક વાત આજે વેબસાઇટ ઉપર મૂકી દીધી છે બાળકોએ, નિખાલસ ભાવથી કે અમને ચાઇનીઝ બર્ગર, મેક્સિકન ફૂડ ગમે છે એ બાળકો બિનધાસ કહી રહ્યા છે. કોઈ બાળકને કોઈ લજ્જા છે જ નહીં. એટલે કઈ હિરોઈન ગમે છે એ પણ કહે છે. હો પેલી કઈ એક હિરોઈન છે એ કેટલાક બાળકોને ગમે છે, પોતાની ક્રેડિટ સાઇડમાં દેખાડે છે કે આ હિરોઈન બહુ દેખાવડી છે ને એમને બહુ ગમે છે. તો આપણે ત્યાં કોઈ કન્ઝર્વેટિવ છે જ નહીં, બહુ બધા એડવાન્સ સ્ટેજના બાળકો છે. અચૂક જવાબ જાહેરમાં આપશો. મતલબ એમનો એમ છે કે જો બાળક સચ્ચરિત્ર ન હોય તો એમના ચરણ સ્પર્શ થાય કે નહીં. હું પ્રશ્નોત્તર ખરેખર કન્ડક્ટ કરું છું ને, કોઈ કોઈક વખતે બહુ કફોડી સ્થિતિ થઈ જાય છે. મુંબઈમાં પ્રશ્નોત્તર કન્ડક્ટ કરતો તો એક ભાઈએ મને આવીને કહ્યું કે આ પ્રશ્નોત્તર કરો છો તો અમારા એક ભાઈને બહુ મૂંઝવણ છે, એ દૂર કરશો? હવે ભાઈ માણસ એટલે અહંકાર થઈ જાય. મેં કીધું લોકો મને આટલું બધું પૂછે છે તો કાંઈક તો હશે ને મારામાં, એટલે જ પૂછે છે. મેં કીધું લઈ આવજો, હું બધી મૂંઝવણ દૂર કરી દઈશ. બીજે ત્રીજે દિવસે ભાઈને લઈ આવ્યા, એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યો કે હવે તમારી જે કાંઈ મૂંઝવણ હોય શ્યામ મનોહરજીને પૂછો, બધી દૂર કરી દેશે. મારો તો ઈગો ઓર ઇન્ફ્લેટેડ થઈ ગયો. મેં કીધું કેટલો આપણો પ્રભાવ છે દુનિયામાં. એટલે મેં કહી દીધું કે આ પૂછો જ, અમારે જે પૂછવું હોય. એમણે મને પૂછ્યું પુષ્ટિમાર્ગમાં પાખંડ શા માટે છે? એટલે મેં લાંબી લચક ભૂમિકા બાંધી કે પાખંડ શું ને પુષ્ટિ માર્ગ શું. એમને કહ્યું આ બધી વાતમાં મને ઇન્ટરેસ્ટ નથી. તમને શેમાં ઇન્ટરેસ્ટ છે બોલો ને. તેમણે કહ્યું કે ઘરમાં જેટલા ઘાટી રાખું છું એમની સાથે મારી વાઈફ ચાલુ કેમ થઈ જાય છે. આનો પણ પુષ્ટિ માર્ગ સાથે શું સંબંધ, હું કેવી રીતે એનો ખુલાસો કરું કે જેટલા ઘાટી રાખો એ મને કહેતા હતા. નાના ઉંમરના રાખ્યા, મોટી ઉંમરના રાખ્યા, જેટલા ઘાટી રાખો એની સાથે વાઈફ ચાલુ થઈ જાય છે. મેં કહ્યું ભાઈ સાહેબ મેં કોઈ ઘાટી સપ્લાય કર્યા નથી, મેં કોઈ ઘાટી રાખવો એવો તમને નિયમ બતાવ્યો નથી, એનો ખુલાસો હું કેવી રીતે કરું. નહીં તમે કહો છો ને કે પ્રશ્નોત્તર તમે કરો છો તો હવે આનો ઉત્તર આપો. મેં તો તાંટિયા થરથર થઈ ગયા કે આનો ઉત્તર મને કેવી રીતે જડે કે ઘાટી સાથે એમની વાઈફ શા માટે ચાલુ થઈ જાય છે, એનો ઉત્તર હું આપું તો કેવી રીતે આપું. મેં કહ્યું ભાઈ સાહેબ માફ કરો, આનો ઉત્તર મને જડતો નથી કે તમારી વાઈફની શું પ્રોબ્લેમ છે, ઘાટીઓ કઈ જાતના છે એ બધો તમે તમારી વાઈફને ખુલાસો કરો. એટલે કોઈ મહારાજ સચ્ચરિત્ર છે કે નહીં સચ્ચરિત્ર એનો ખુલાસો હું કેવી રીતે કરી શકું. તમે જઈને ખુલાસો કરો જેની સાથે દુશ્ચરિત્ર હોય કે એને મહારાજ શા માટે ગમી ગયા, પોતાનો વર શા માટે નથી ગમતો, એનો ખુલાસો હું કેવી રીતે કરી શકું. આવું પૂછશો ને તો ખરેખર મારા ટાંટિયા તરતર થાય છે, કેમ કે દરેક વાતનો ખુલાસો મારી પાસે હોઈ શકતો નથી. કોઈક સાથે મહારાજ દુશ્ચરિત્ર કરતા એનો ખુલાસો હું કેવી રીતે કરું. હું કોઈની સાથે દુશ્ચરિત્ર કરતો હું તો મારો ખુલાસો હું આપી શકું કદાચ, એ કદાચ ન આપી શકાય મારાથી, પણ કોઈ કરતો એમાં હું ખુલાસો કેવી રીતે કરું. એટલે મોટી મોકાણ છે હો એ બાબતમાં. અને પછી તમારે ચરણસ્પર્શ કરવા કે નહીં એ તો વધારે મોકાણ થઈ ગઈ, કે એક બાજુ તમે કહો છો કે મારા દુશ્ચરિત્ર છે અને બીજી બાજુ તમને હજીય સંશય રહી ગયો છે કે ચરણસ્પર્શ કરવા કે નહીં. એટલે તમારા મનમાં કંઈક લફડો છે, એનો ખુલાસો હું કેવી રીતે કરું. તમને આ જાણવા છતાંય ચરણસ્પર્શ કરવો કે નહીં એ પ્રશ્ન બાકી રહી ગયો, એનો પ્રશ્ન મારા મનમાં બહુ ભયંકર ધર્મ સંકટ ઊભો કરી રહ્યો છે. માતા પિતાની સાથે ભગવાનની જેમ પ્રેમ રાખે તો તે વૈષ્ણવ સાચો, ભગવાનનો ભક્ત સાચા વૈષ્ણવ કહેવાય કે નહીં? ચોક્કસ કહેવાય. હો વૈષ્ણવને ગાય રાખી તેનું ઘી દૂધ પોતાના ઘરે રાખે તો તે બાબતનો ખુલાસો આપશો. ફરી પાછો મારા ટાંટિયા થરથર થાય છે, શા માટે દૂધ ઘી રાખે છે નથી રાખતો એનું મને કેવી રીતે ખબર પડે? ન અડવું એટલે હિંસક ભાવ ન થાય, અને આ આરોગ્ય બાબત લાગુ પડે છે. એટલે હું કોઈની પારકી પત્નીને ન અડકું તો મેં એની હિંસા કરી એમ કહેવાય? ભાઈ સાહેબ આવા પ્રશ્નો નહીં પૂછતા, મારા ટાંટિયા થરથર થાકે છે. આવી જ શિબિરમાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં વલ્લભકુલની બાળકોની શિબિર રાખવી જોઈએ. અમે બધા વલ્લભકુલની શિબિર છે ને વૈષ્ણવની ઉપસ્થિતિમાં. આપ શિબિરમાં ઉપસ્થિત છો ને મહારાજ? હે, પછી છે બાળકોની શિબિર જ છે, એવું કેમ વિચારો છો કે બાળકોની શિબિર નથી? અમે બધા બાળક છે અને ઉપસ્થિત જ છે તમારી સામે, જરાય નહીં સંકોચ કરતા. અમે પુષ્ટિમાર્ગી છીએ, અર્પિત લઈએ છીએ, પરંતુ અમારા ઈષ્ટદેવનો ઉત્સવ આવે ત્યારે તેમને સજાવવા લોકો ભોગ ધરે તો તે ઈષ્ટદેવનો પ્રસાદ લેવાય? તમે પરણ્યા કોઈને છો ને તમારો ઈષ્ટદેવ પતિ કોઈ ઓર છે કે ઈષ્ટપત્ની કોઈ ઓર છે? કેવી રીતે આનો બહુ ગંભીર પ્રશ્ન છે. આ બધું સામાન્ય બુદ્ધિથી તો એનો ખુલાસો થઈ શકે નહીં મારા જેવાથી. શિબિરમાં આવતા મોટાભાગના લોકો શ્યામાં જ પ્રવૃત્ત નથી થતા તો શિબિરો સાર્થક થાય એવું કેવી રીતે કહેવાય? મોટાભાગના લોકો સેવામાં જ પ્રવૃત્ત નથી થતા તો શિબિરો સાર્થક થાય એવું કેવી રીતે કહેવાય? મહાપ્રભુજી પોતે દરેક પાસેથી સેવા અપેક્ષા નથી રાખતા તો શિબિરમાં આવતા લોકો દરેક સેવામાં પ્રવૃત્ત થાય એવી અપેક્ષા હું કેવી રીતે રાખી શકું? જ્યારે મહાપ્રભુજી એમ કહેતા હતા કે તો શું સેવા નહીં નિભેગી તાતે તો કો બ્રહ્મસંબંધ નહીં દેતું, તો મારે પણ ચકાસણી, વ્યક્તિગત ચકાસણી કર્યા વિના એનો ખુલાસો કેવી રીતે અપાય કે દરેક શિબિરાર્થીએ સેવા કરવી કમ્પલસરી છે? એવું કમથી કમ મહાપ્રભુજીના સિદ્ધાંતને અનુસરનારો હું તો ન કહી શકું. મુસાષ્ટીમાં ઘણા વૈષ્ણવો સમર્પિત રહેનારા ફલફૂલનો ઉપભોગ કરે તો તે થાય થાય, ફલફૂલ ગમતો હોય તો થાય, ન થતો હોય તો ન થાય. શારીરિક તકલીફને કારણે ડૉક્ટર લસણ લેવાની સલાહ આપે છે. મારે ઈચ્છા નથી કે લસણ ખાઉં, તો આ ધર્મ સંકટનો ઉપાય બતાવશો જી? જો રોગ વધી ગયો હોય તો દવાઈ તરીકે લસણ ખાઈને રોગ મટાડી દો, પછી ઉપવાસ પ્રાયશ્ચિત કરી લેજો. અને રોગ ઓછો હોય તો વ્યર્થમાં ધર્મને શા માટે છોડો છો? મારા દીકરાને ત્યાં વલ્લભકુલના બાલકે મહાપ્રભુજીનું ચિત્રજી પધરાવી આપ્યું છે. તે સેવા કરે છે અને હમણાં થોડા દિવસથી સખડી પણ ધરાવે છે, તો તે શું પ્રસાદ લેવાય? એટલે દીકરાના હાથનું લેવાય કે ન લેવાય એ પ્રશ્ન છે, કે મહાપ્રભુજીને ધરેલો પ્રસાદ લેવાય કે ન લેવાય એ પ્રશ્ન છે? દીકરાનો હાથનો પ્રસાદ તમારો ઝઘડો ન હોય તો ચોક્કસ લઈ શકાય, ઝઘડો હોય તો ન જ લેવો જોઈએ. અને મહાપ્રભુજીનો પ્રસાદ લેવાય કે ન લેવાય એ પ્રશ્ન હોય તો દીકરા મહાપ્રભુજીને સખડી ભોગ ધરી શકે કે ન ધરી શકે એ પ્રશ્ન છે. તો મોટી મુદ્દાની વાત એ છે કે મહાપ્રભુજી જ્યારે ભૂતલ ઉપર બિરાજતા હતા તે વખતે ગેર દાક્ષિણાત્ય બ્રાહ્મણના હાથનું અરોગવાનું એવોઇડ કરતા હતા, પણ ક્યારેક ક્યારેક કૃપા વિચારીને આપે ગેર દાક્ષિણાત્ય બ્રાહ્મણના હાથનું પણ અરોગ્યું છે અને વૈષ્ણવોના હાથનું પણ અરોગ્યું છે, તો તમારો દીકરાને જો ભાવ આવતો હોય તો ધરીને સખડી ભોગ લઈ શકે, એમાં કંઈ બહુ વાંધો ન જેવી વાત નથી લાગતી. મને લાગે છે આ બધા પ્રશ્નો તો પૂરા થયા. સમય 8 થયો છે અને આ પ્રશ્નો લઈ શકાય એવી આજે હવે સંભાવના ઓછી લાગે છે, એટલે આજના ચિંતન શિબિરનું સમાપન આપણે અહીંયા કરીએ. કાલે આપણી ચિંતન શિબિર બીજા રૂપે હશે, ગ્રુપ ડિસ્કશન રૂપે. વૈષ્ણવોમાંથી અમુક વૈષ્ણવો અહીંયા આવશે મંચ ઉપર, અમારા બાલકોમાંથી પણ જે જે બાલકને ગમતું હોય તે બાલકોનો હૃદયથી આવકાર છે. ઘણા બધા પાસાઓનો ઉપક્રમ રૂપે મેં વિચાર કર્યો અને ઘણા બધા પાસાઓ છૂટી ગયા, અને એ બધા પાસાઓ જે બુકલેટ મૂકવામાં આવી છે એ કદાચ પબ્લિકને પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ છે કે નહીં મને ખ્યાલ નહીં. જો પબ્લિકને ડિસ્ટ્રીબ્યુટ થઈ હોય તો પબ્લિકે બુકલેટ હાથમાં રાખે અને જે વખતે અહીંયા મંચ ઉપરથી જે વચનની પેલો તલસ્પર્શી અવગાહન થતો હોય તે વચનના ઉપર પોતે પણ સાવધાનીથી અવલોકન કરે અને જે ડિબેટ થાય છે તેને શાંતિથી સાંભળે અને સહયોગ આપે. કાલે જો આ પ્રશ્નોનો ઉત્તર આપી શકાશે તો આપીશ, નહીં તો કાલે પ્રધાનતા ત્યારે ગ્રુપ ડિસ્કશનમાં જે પ્રશ્નો ઉભરશે તેની હશે. અને પરમ દિવસ તો હાથમાં આપણે છે નહીં, એટલે એ બાબતની ક્ષમા યાચના મારે કરવાની રહી કે આ બધા પ્રશ્નો જે બાકી રહી ગયા, ખરેખર તમને જો એ પ્રશ્નો સતાવતા હોય તો તમે વ્યક્તિગત રીતે મને મુંબઈના એડ્રેસ ઉપર આ પ્રશ્નો પૂછી શકો છો. આમાં એડ્રેસ હશે તો હું જવાબ પણ મોકલાવી દઈશ, પણ એડ્રેસ નહીં હોય તો હું જવાબ કેવી રીતે મોકલાવું? અને અહીંયા ભરી સભામાં આટલા બધા પ્રશ્નો કોઈપણ રીતે આજે સંભવ દેખાતા નથી, એટલે કાલનો જે આપણો કાર્યક્રમ છે એ ગ્રુપ ડિસ્કશનનો, એના માટે હવે ઓલરેડી 4 દિવસ મેં લઈ લીધા. યોગ્ય લીધા કે અયોગ્ય લીધા મને ખબર નથી, શ્રી મહાપ્રભુજી જાણે. પણ મને જે વસ્તુ શરણાગતિના ભૂમિકા રૂપે જાણવી અને જણાવવી આવશ્યક લાગી તે મેં મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ તમારી સાથે શેર કરવા માગી છે, અને એ આધારે આપણે સહુ મળીને શરણાગતિનો ધર્મ રૂપે કે ધર્મી આશ્રય રૂપે વિચાર કાલે કરીશું. અને સહુ શિબિરાર્થીઓને તે બાબતનું હાર્દિક આમંત્રણ અને શું ગુજરાતીમાં એને શું કહેવાય, ઈજન આપું છું. ઈજન કહેવાય ને, હા, તો એ ઈજન હું આપું છું કે તમે આવો ને એમાં સંમિલિત થાઓ. એક બહુ ઉર્દુ શાયરે બહુ સારી વાત કહી છે કે તુમ તસલ્લી ન દો સિર્ફ બેઠે રહો, વક્ત મરને કા મેરે યું ભી ટલ જાયેગા, ક્યા એ કમ હે મસીહા કે રહેને હિસે, મોત કા ભી ઇરાદા બદલ જાયેગા. તમે બેઠા રહેશો અને આ સિદ્ધાંત ચર્ચા સાંભળશો તો એ પુષ્ટિમાર્ગના અપુ સિદ્ધાંતને મરવાની અણી આવશે, આવશે ને આવશે, એવો મારો દૃઢ વિશ્વાસ છે આચાર્યચરણની નિષ્ઠામાં કારણે. તેથી આપણે આશ્રયનું પદ ગાઈને આજનો આ ચિંતન શિબિરનું અહીંયા સમાપન કરીએ. દૃઢયેન ચરણન કેરો ભરોસો, દૃઢયેન ચર